શ્રીમદ ભાગવત સાતમો સ્કંધ ચૌદમો અધ્યાય ગૃહસ્થ સંબંધી સદાચારનું વર્ણન. રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, હે દેવર્ષિ, મારા જેવા ઘર સંસારમાં આસક્ત ગૃહસ્થો વિશેષ પરિશ્રમ કર્યા વિના આ પદને ક્યાં સાધનથી પ્રાપ્ત કરી શકે એ મને તમે કૃપા કરીને કહી બતાવો. નારદજીએ કહ્યું, હે રાજન, મનુષ્ય ગૃહસ્થાશ્રમમાં રહેવું અને ગૃહસ્થના ધર્મ અનુસાર બધા કામ કરવા, પરંતુ તે બધા કામ ભગવાનને સમર્પિત કરી દેવા અને મોટા મોટા સંત મહાત્માઓની સેવા પણ કરવી, ફુરસદ પ્રમાણે વિરક્ત પુરુષો વચ્ચે રહેવું અને વારંવાર શ્રદ્ધાપૂર્વક ભગવાનના અવતારોની લીલાઓનું અમૃતપાન કરતા રહેવું. જેમ સ્વપ્ન ભંગ થતા મનુષ્ય સ્વપ્ન સંબંધી વસ્તુઓમાં આસક્ત રહેતો નથી, તેવી જ રીતે જેમ જેમ સત્સંગ વડે બુદ્ધિ શુદ્ધ થતી જાય, તેમ તેમ જ શરીર, પત્ની, પુત્ર, ધન વગેરેની આસક્તિને પોતે જ છોડતા જવું. કારણ કે એકને એક દિવસે આ બધા છૂટી જ જવાના છે. બુદ્ધિમાન મનુષ્ય આવશ્યકતા મુજબ જ ઘર અને શરીરની સેવા કરવી, એથી વધુ નહીં. ભીતરમાં વિરક્ત રહેવું અને બહારથી રાગી આસક્તની જેમ લોકોમાં સાધારણ માણસોનો જેવો જ વ્યવહાર કરવો, માતા પિતા, ભાઈબંધ, પુત્ર મિત્ર, જ્ઞાતિજનો અને બીજા જે કંઈ પણ કંઈ કહે અથવા જે કંઈ ઈચ્છે તેનું આંતરિક મમતા નહીં રાખતા અનુમોદન કરવું. વરસાદ વગેરે વડે પેદા થતા ધાન્યાદિ પદાર્થો, પૃથ્વીમાંથી ઉત્પન્ન થતું સુવર્ણ વગેરે, અચાનક પ્રાપ્ત થતું દ્રવ્ય વગેરે તથા અન્ય બધા પ્રકારના ધન સંપત્તિ ભગવાને જ આપેલા છે એમ સમજીને બુદ્ધિમાન મનુષ્ય પ્રારબ્ધ અનુસાર તેમનો ઉપભોગ કરતા રહેવું, પણ સંચય ન કરવું. તેમને અગાઉ કહ્યા પ્રમાણે સાધુ સેવા વગેરે કર્મોમાં પ્રયોજવા. મનુષ્યનો અધિકાર માત્ર એટલા જ ધન પર છે કે જેટલાથી તેમની ભૂખ મટે, એના કરતાં વધુ સંપત્તિ જે પોતાની માને છે તે ચોર છે, તેને સજા મળવી જોઈએ. હરણ, ઊંટ, ગદર્ભ, વાનર, ઉંદર, સરિસૃપ, પેટે ઘસડીને ચાલનારા સર્પ વગેરે, પક્ષીઓ, માખીઓ વગેરેને પોતાના પુત્રો સરખા જ સમજવા, તેમના અને પુત્રો વચ્ચે ફરક કેટલો છે. ગૃહસ્થ મનુષ્યોએ પણ ધર્મ, અર્થ અને કામ માટે વધુ કષ્ટ વેઠવું નહીં, બલકે દેશ, કાળ અને પ્રારબ્ધ અનુસાર જે કંઈ મળી જાય તેનાથી જ સંતોષ માનવો. પોતાની સઘળી ભોગ સામગ્રીઓને કૂતરા, પતિત અને ચાંડાલ શુદ્ધાને બધા પ્રાણીઓને યથાયોગ્ય રીતે વહેંચીને જ પોતાના ઉપયોગમાં લેવી. બીજું તો શું, પોતાની પત્નીને પણ જેને મનુષ્ય સમજે છે કે આ મારી છે, તેને પણ અતિથિ વગેરેની નિર્દોષ સેવામાં નિયોજવી. લોકો પત્ની માટે પોતાના પ્રાણ શુદ્ધા આપી દે છે, ત્યાં સુધી કે પત્નીને કારણે પોતાના મા બાપ અને ગુરુની પણ હત્યા કરી નાખે છે. તે પત્ની પરથી જેણે પોતાની મમતા હટાવી લીધી હોય તેણે સ્વયં નિત્ય વિજયી ભગવાન પર પણ વિજય પ્રાપ્ત કરી લીધો છે. આ શરીર અંતે કીડા, વિષ્ટા કે રાખનો ઢગલો બની રહેશે. ક્યાંય આ તુચ્છ શરીર અને એના માટે જેનામાં આસક્તિ થાય છે તે સ્ત્રી અને ક્યાં પોતાના મહિમાથી આકાશના જેવો સર્વવ્યાપી અનંત આત્મા. ગૃહસ્થે પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા અને પંચયજ્ઞ વગેરે કર્યા પછી બચેલા અન્નથી જ પોતાનો જીવન નિર્વાહ કરવો જોઈએ. જે બુદ્ધિમાન મનુષ્યો આના સિવાય અન્ય કોઈ વસ્તુમાં સ્વત્વ એટલે કે પોતાપણું રાખતા નથી, તેમને સંતોનું પદ પ્રાપ્ત થાય છે. પોતાની વર્ણ આશ્રમ અનુસારની વૃત્તિ વડે પ્રાપ્ત થયેલી ચીજ વસ્તુઓથી દેવ, ઋષિ, મનુષ્ય, ભૂત, પ્રાણીઓ અને પિતૃઓનું તથા પોતાના આત્માનું પૂજન કરવું, આ જ એકમાત્ર પરમેશ્વરની ભિન્ન ભિન્ન રૂપોમાં આરાધના છે. પોતાના અધિકાર પ્રમાણે અગ્નિહોત્ર વગેરે વડે ભગવાનની આરાધના કરવી. હે રાજન, સમસ્ત યજ્ઞોના ભોગતા ભગવાન જ છે, પરંતુ બ્રાહ્મણના મુખમાં અર્પિત કરાયેલા હવિષ્ય અન્નથી તેમને જેવી તૃપ્તિ થાય છે તેવી અગ્નિના મુખમાં હવન કરવાથી થતી નથી. તેથી બ્રાહ્મણો, દેવો, મનુષ્યો વગેરે બધા જ પ્રાણીઓમાં યથાયોગ્ય રીતે ઉપયુક્ત સામગ્રીઓ વડે તેમના સૌના હૃદયમાં અંતર્યામી રૂપે વિરાજમાન ભગવાનની પૂજા કરવી. આ બધામાં પ્રાધાન્ય બ્રાહ્મણોનું જ છે. ધનવાન બ્રાહ્મણે પોતાની સંપત્તિ અનુસાર ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષમાં પોતાના માતા પિતા તથા તેમના સગાઓ, પિતામહ, માતામહ વગેરેનું પણ મહાલય શ્રાદ્ધ કરવું જોઈએ. આ ઉપરાંત અયન, સૂર્યની કર્ક સંક્રાંતિ તથા મકર સંક્રાંતિ, વિષુ એટલે તુલા અને મેષ સંક્રાંતિ, વ્યતિપાત, તિથિક્ષય, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણનો સમય, બારસની તિથિઓ, શ્રવણ, ઘનિષ્ઠા અને અનુરાધા નક્ષત્રોનો સમય, વૈશાખ સુદ ત્રીજ, અક્ષય તૃતીયા, અખા ત્રીજ, કાર્તક સુદ નોમ, અક્ષય નવમી, માગસર, પોષ, મહા અને ફાગણ એ ચારે મહિનાની વદ આઠમ, મહાસુદ સાતમ, મહાની મઘા નક્ષત્રવાળી પૂર્ણિમા અને દરેક મહિનાની તે પૂર્ણિમા કે જે પોતાના માસ, નક્ષત્ર, ચિત્રા, વિશાખા, જ્યેષ્ઠા વગેરે યુક્ત હોય, ભલે ચંદ્રમાં પૂર્ણ હોય કે અપૂર્ણ, બારસની તિથિનો અનુરાધા, શ્રવણ, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરા સાઢા અને ઉત્તરા ભાદ્રપદા સાથેનો યોગ, અગિયારસની તિથિનો ત્રણેય ઉત્તરા નક્ષત્રો સાથેનો યોગ અથવા જન્મ નક્ષત્ર કે શ્રવણ નક્ષત્ર સાથેનો યોગ, આ બધા સમયે પિતૃઓનું શ્રાદ્ધ કરવું એ ઉચિત અને શ્રેષ્ઠ છે. આ બધા યોગ માત્ર શ્રાદ્ધ કરવા માટે જ નહીં પણ બધા જ પુણ્ય કર્મો કરવા માટે ઉપયોગી છે. આ યોગો કલ્યાણની સાધના માટે યોગ્ય અને શુભની અભિવૃદ્ધિ કરનારા છે. આ પ્રસંગોએ પોતાની પૂરી શક્તિ સામર્થ્ય લગાડીને શુભ કર્મો કરવા, એમાં જ જીવનની સફળતા છે. આ શુભ સંયોગોમાં જે સ્નાન, જપ, હોમ, વ્રત તથા દેવો અને બ્રાહ્મણોની પૂજા કરવામાં આવે છે અથવા જે કંઈ દેવો, પિતૃઓ, મનુષ્યો તેમજ પ્રાણીઓને સમર્પિત કરવામાં આવે છે તેનું ફળ અક્ષય હોય છે. હે યુધિષ્ઠિર, આ જ પ્રમાણે સ્ત્રીના પુંસવન, વ્રત વગેરે, સંતાનોના જાતકર્મ વગેરે તથા પોતાની યજ્ઞ દીક્ષા વગેરે સંસ્કારોના સમયે શબના અગ્નિદાહના દિવસે કે વાર્ષિક શ્રાદ્ધના ઉપલક્ષમાં અથવા અન્ય માંગલિક કર્મોમાં દાન વગેરે શુભ કર્મો કરવા જોઈએ. હે યુધિષ્ઠિર, હવે હું તે સ્થાનોનું વર્ણન કરું છું કે જે ધર્મ વગેરે શ્રેયોની પ્રાપ્તિ કરાવનારા છે. સૌથી પવિત્ર દેશ તે છે કે જેમાં સત્પાત્રો મળતા હોય, જેમાં સમસ્ત જળ અને ચેતન ચરાચર જગત સ્થિત છે. તે ભગવાનની પ્રતિમા જે દેશમાં હોય, જ્યાં તપ, વિદ્યા તેમજ દયા વગેરે ગુણોવાળા બ્રાહ્મણોના પરિવારો નિવાસ કરતા હોય, તથા જ્યાં જ્યાં ભગવાનની પૂજા થતી હોય અને પુરાણ પ્રસિદ્ધ ગંગા વગેરે નદીઓ હોય, તે બધા જ સ્થાનો પરમ કલ્યાણકારી છે. પુષ્કર વગેરે સરોવરો, સિદ્ધ પુરુષો વડે સેવાયેલા ક્ષેત્રો, કુરુક્ષેત્ર, ગયા, પ્રયાગ, ઉલ્હાશ્રમ એટલે શાલગ્રામ ક્ષેત્ર, નેમિષારણ્ય, ફાલ્ગુન ક્ષેત્ર, સેતુબંધ, પ્રભાસ, દ્વારકા, કાશી, મથુરા, પંપાસર, બિંદુ સરોવર, બદ્રિકાશ્રમ, અલકનંદા, ભગવાન સીતારામજીના અયોધ્યા, ચિત્રકૂટ વગેરે આશ્રમો, મહેન્દ્ર મલય વગેરે સમસ્ત કુલ પર્વતો, અને જ્યાં જ્યાં ભગવાનના અર્ચા અવતાર છે, તે બધા જ દેશો સ્થાનો અત્યંત પવિત્ર છે. કલ્યાણવાંછુ મનુષ્યોએ વારંવાર આ સ્થાનોનું સેવન કરવું. આ સ્થાનોમાં જે પુણ્ય કર્મો કરવામાં આવે છે, તેમનું મનુષ્યને હજાર ગણું ફળ મળે છે. હે યુધિષ્ઠિર, પાત્રનો નિર્ણય કરવાના પ્રસંગમાં પાત્રના ગુણોને જાણનારા વિવેકી મનુષ્યોએ એકમાત્ર ભગવાનને જ સત્પાત્ર બતાવ્યા છે. આ ચરાચર જગત તેમનું જ સ્વરૂપ છે. અત્યારે તમારા આ જ યજ્ઞની વાત છે. દેવો, ઋષિઓ અને સનકાદિ વગેરે મુનિઓ ઉપસ્થિત હોવા છતાં પણ અગ્ર પૂજા માટે ભગવાન શ્રીકૃષ્ણને જ પાત્ર સમજવામાં આવ્યા. અસંખ્ય જીવોથી ભરપૂર આ બ્રહ્માંડ રૂપ મહાવૃક્ષનું એકમાત્ર મૂળ ભગવાન શ્રીકૃષ્ણ જ છે. તેથી તેમની પૂજા કરવાથી સમસ્ત જીવોનો આત્મા તૃપ્ત થઈ જાય છે. તેમણે જ મનુષ્યો, પશુ પક્ષીઓ, ઋષિઓ, દેવો વગેરેના શરીર રૂપ પુરોની રચના કરી છે, તથા તેઓ જ આ પુરોમાં જીવ રૂપે શયન પણ કરે છે. તેથી જ તેમનું એક નામ પુરુષ પણ છે. હે યુધિષ્ઠિર, પોતે એક રસ હોવા છતાં પણ ભગવાન આ મનુષ્ય વગેરે શરીરોમાં તેમની વિભિન્નતાને કારણે ઓછા વત્તા રૂપમાં પ્રકાશમાન છે. તેથી પશુ પક્ષી વગેરેના શરીરો કરતાં મનુષ્ય જ શ્રેષ્ઠ પાત્ર છે. અને મનુષ્યોમાં પણ જેનામાં ભગવાનના અંશભૂત તપ, યોગ વગેરે જેટલા પણ વધુ જોવા મળે છે, તે મનુષ્ય તેટલો જ શ્રેષ્ઠ છે. હે રાજન, કૃતયુગમાં પ્રાણી માત્રને ભગવાન માનીને તેમની બધા પૂજા કરતા હતા. ત્રેતાયુગમાં, ત્રેતા વગેરે યુગમાં વિદ્વાનોએ જ્યારે જોયું કે મનુષ્યો પરસ્પર એકબીજાનું અપમાન કરે છે, ત્યારે તેમણે ઉપાસનાની સિદ્ધિ માટે ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. ત્યારથી કેટલાય લોકો ભારે શ્રદ્ધા અને સામગ્રીઓથી પ્રતિમામાં ભગવાનની પૂજા કરે છે. પરંતુ જેઓ મનુષ્ય માત્ર સાથે દ્વેષ કરે છે, તેમને પ્રતિમાની ઉપાસના કરવા છતાં પણ સિદ્ધિ મળી શકતી નથી. હે રાજેન્દ્ર, મનુષ્યમાં પણ બ્રાહ્મણને વિશેષ સુપાત્ર માનવામાં આવ્યું છે, કારણ કે તે પોતાના તપ, વિદ્યા, સંતોષ વગેરે ગુણોથી ભગવાનના વેદરૂપ શરીરને ધારણ કરે છે. હે રાજન, અમારી અને તમારી તો વાત જ શી. આ જેવો સર્વાત્મા ભગવાન શ્રીકૃષ્ણ છે, તેમના પણ ઈષ્ટદેવ બ્રાહ્મણો જ છે. कारण के ब्राह्मणों चरणों की रज थी त्रणे लोक पवित्र थता रहे छे। सातमा स्कंद अंतर्गत सदाचार निर्णय नामनो चौदमो अध्याय समाप्त। बोलो श्री कृष्ण कन्हैया लाल की जय।